શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 18મો અધ્યાય પૃથ્વીનું દોહન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ સમયે મહારાજ પૃથ્વીના હોઠ ક્રોધથી કંપી રહ્યા હતા. તેમની આ પ્રમાણે સ્તુતિ કરીને પૃથ્વીએ પોતાના હૃદયને વિચારપૂર્વક સમાહિત સ્વસ્થ કર્યું અને બીતા બીતા કહ્યું, હે પ્રભુ, તમે પોતાના ક્રોધને શાંત કરો અને હું જે પ્રાર્થના કરું છું તે ધ્યાન દઈને સાંભળો. બુદ્ધિમાન પુરુષો ભ્રમરની જેમ બધી જગ્યાએથી સાર ગ્રહણ કરી લે છે. તત્વદર્શી મનુષ્યોએ આ લોક અને પરલોકમાં મનુષ્યનું કલ્યાણ કરવા માટે કૃષિ, અગ્નિહોત્ર વગેરે ઘણા બધા ઉપાયો ખોળી કાઢ્યા છે અને તમને કાર્યાન્વિત કર્યા છે. તે પ્રાચીન ઋષિઓએ બતાવેલા ઉપાયોનું આ સમયે પણ જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સારી પેઠે આચરણ કરે છે તે સહેલાઈથી અભિષ્ટ ફળ પ્રાપ્ત કરી લે છે. પરંતુ જે અજ્ઞાની મનુષ્ય તે ઉપાયોનો અનાદર કરીને પોતાના મનથી કલ્પેલા ઉપાયોનો આશ્રય લે છે, તેના બધા જ ઉપાયો અને પ્રયત્નો વારંવાર નિષ્ફળ થતા રહે છે. હે રાજન, પૂર્વકાળમાં બ્રહ્માજીએ જે ધાન્યો વગેરે ઉત્પન્ન કર્યા હતા, મેં જોયું કે યમ નિયમો વગેરે વ્રતોનું પાલન નહીં કરનારા દુરાચારી લોકો જ તેમને ભક્ષણ કરી રહ્યા છે. હે લોકરક્ષક, તમે રાજાઓએ મારું પાલન અને મારો આદર કરવાનું છોડી દીધું, તેથી બધા લોકો ચોરોના જેવા થઈ ગયા છે. તેથી જ યજ્ઞ માટેની ઔષધિઓને મેં પોતાનામાં લીન કરી દીધી છે. અત્યારે અધિક સમય વીતી જવાને કારણે અવશ્ય તે ધાન્યો મારા ઉદરમાં જીર્ણ થઈ ગયા છે. તમે તેમને પૂર્વાચાર્યોએ બતાવેલા ઉપાયથી બહાર કાઢી લો. હે લોકપાલક વીર, જો તમને સમસ્ત પ્રાણીઓના અભિષ્ટની તેમજ બળની વૃદ્ધિ કરનારા અન્નની આવશ્યકતા હોય તો તમે મારે લાયક વાછરડું, દોહવાનું પાત્ર, દોહનાર વ્યક્તિ વગેરેની વ્યવસ્થા કરો. હું તે વાછરડાના સ્નેહથી થાન ઉભરાવીને દૂધના રૂપમાં તમને બધી જ વસ્તુઓ આપી દઈશ. હે રાજન, એક વાત બીજી પણ છે. તમારે મને સમતલ કરવી પડશે કે જેથી વર્ષા ઋતુ વીતી જવા છતાં પણ મારા ઉપર ઇન્દ્રે વરસાવેલું જળ સર્વત્ર કાયમ રહે, મારા અંદરની ભીનાશ સુકાવા ન પામે. આ તમારે માટે ઘણું મંગળકારી થશે. પૃથ્વીએ કહેલી આ પ્રિય અને હિતકારી વચનોને સ્વીકારી લઈને મહારાજ પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછરડો બનાવ્યા અને પોતાના હાથે જ સમસ્ત ધાન્યો દોહી લીધા. પૃથ્વીની જેમ બીજા વિઘ્નજનો પણ બધી જગ્યાએથી સાર ગ્રહણ કરી લે છે, તેથી તેમણે પણ પૃથ્વીજી વડે વશ કરાયેલી વસુંધરામાંથી પોતાની અભિષ્ટ વસ્તુઓ દોહી લીધી. ઋષિઓએ બૃહસ્પતિજીને વાછરડો બનાવ્યા અને ઇન્દ્રિયો એટલે કે વાણી, મન, શ્રોત્ર રૂપમાં પાત્રમાં પૃથ્વીદેવીમાંથી વેદરૂપ પવિત્ર દૂધ દોહ્યું. દેવતાઓએ ઇન્દ્રને વાછરડાના રૂપમાં કલ્પિત કર્યા અને સુવર્ણમય પાત્રમાં અમૃત, વીર્ય એટલે કે મનોબળ, ઓજ ઇન્દ્રિય બળ અને શારીરિક બળરૂપ દૂધ દોહ્યું. દૈત્યો અને દાનવોએ અશ્રુશ્રેષ્ઠ પ્રહલાદજીને વાછરડો બનાવ્યા અને લોઢાના પાત્રમાં મદિરા અને આસવરૂપ દૂધ દોહ્યું. ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વાવસુને વાછરડો બનાવ્યા અને કમળરૂપ પાત્રમાં સંગીત માધુર્ય તથા સૌંદર્યરૂપ દૂધ દોહ્યું. શ્રાદ્ધના અધિષ્ઠાતા મહાભાગ પિતૃએ અર્યમા નામના પિતૃશ્વરને વાછરડો બનાવ્યા અને માટીના કાચા પાત્રમાં શ્રદ્ધાપૂર્વક કવ્ય પિતૃઓને અર્પણ કરવામાં આવતું અન્ન રૂપ દૂધ દૂહ્યું. પછી કપિલ દેવજીને વાછરડો બનાવ્યા અને આકાશરૂપ પાત્રમાં સિદ્ધોએ અણીમા વગેરે અષ્ટસિદ્ધિઓ તથા વિદ્યાધરોએ આકાશગમન વગેરે વિદ્યાઓનું દોહન કર્યું. કિમ પુરુષ વગેરે અન્ય માયાવીઓએ મય દાનવને વાછરડો બનાવ્યો અને અંતર્ધાન થવું, વિચિત્ર રૂપ ધારણ કરી લેવું વગેરે સંકલ્પમય માયાઓને દૂધ રૂપે દૂહ્યું. આ જ પ્રમાણે યક્ષ રાક્ષસો તથા ભૂત પિશાચ વગેરે માંસાહારીઓએ ભૂતનાથ રુદ્રને વાછરડો બનાવ્યા અને કપાલ રૂપ પાત્રમાં રૂધિવાસવ રૂપ દૂધ દૂહ્યું. ફણા વિનાના સાપ, ફણાવાળા સાપ, નાગ, વીછી વગેરે ઝેરી પ્રાણીઓએ તક્ષક નાગને વાછરડો બનાવ્યો અને મુખરૂપ પાત્રમાં વિષરૂપ દૂધ દોહ્યું. પશુઓએ ભગવાન રુદ્રના વાહન નંદીને વાછરડો બનાવ્યો અને વનરૂપ પાત્રમાં ઘાસરૂપ દૂધ દોહ્યું. મોટી મોટી દાઢોવાળા માંસભક્ષી જીવોએ સિંહરૂપ વાછરડા વડે પોતાના શરીરરૂપ પાત્રમાં કાચા માંસરૂપ દૂધ દોહ્યું તથા ગરુડજીને વાછરડો બનાવીને પક્ષીઓએ કીટ પતંગિયા વગેરે ચર અને ફળો વગેરે અચર પદાર્થોને દૂધ રૂપે દોહ્યા. વૃક્ષોએ વડને વાછરડો બનાવીને અનેક પ્રકારના રસરૂપ દૂધ દોહ્યું અને પર્વતોએ હિમાલયરૂપ વાછરડા વડે પોતાના શિખરરૂપ પાત્રમાં અનેક પ્રકારની ધાતુઓ દોહી. પૃથ્વી તો બધી જ અભિષ્ટ વસ્તુઓ આપનારી છે અને આ સમયે તે પૃથ્વીજીને આધીન હતી, તેથી તેનામાંથી બધાઓએ પોતપોતાની જાતિના અગ્રણીને વાછરડો બનાવીને અલગ અલગ પાત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થોના દૂધના રૂપમાં દોહી લીધા. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, આ પ્રમાણે પૃથુ વગેરે બધા જ અન્ન ભોજન કરનારાઓએ ભિન્ન ભિન્ન દોહન પાત્રો અને વાછરડાઓ વડે પોતપોતાના વિભિન્ન અન્નરૂપ દૂધ પૃથ્વીમાંથી દોહ્યું. આનાથી મહારાજ પૃથુ એવા પ્રસન્ન થયા કે સર્વ કામ દુહા પૃથ્વી પ્રત્યે તેમનો પુત્રીવત સ્નેહ થઈ ગયો અને તેમણે પોતાની પુત્રી રૂપે સ્વીકારી લીધી. પછી રાજાધિરાજ પૃથુએ પોતાના ધનુષ્યની અણીથી પર્વતોને ફોડીને આ સમસ્ત ભૂમંડળને લગભગ સમતળ કરી દીધું. તેઓ પિતાની જેમ પોતાની પ્રજાના પાલન પોષણની વ્યવસ્થામાં સંલગ્ન થયેલા હતા. તેમણે આ સમતળ ભૂમિમાં પ્રજાજનો માટે અનેક જગાએ યથાયોગ્ય નિવાસસ્થાનનું વિભાજન કર્યું. અનેક ગામો, કસ્બા, નગરો, દુર્ગો, આહીરોની વસ્તીઓ, પશુઓને રહેવાના સ્થાનો, છાવણીઓ, ખાણો, ખેડૂતોના ગામો અને પહાડોની તળેટીના ગામો વસાવ્યા. મહારાજ પૃથ્વીની પહેલા આ પૃથ્વી તળ ઉપર પ્રોગ્રામ વગેરેનું વિભાજન ન હતું. બધા લોકો પોતાની સુવિધા અનુસાર નિસંકોચપણે ગમે ત્યાં વસી જતા. ચોથા સ્કંદ અંતર્ગત પૃથુ વિજયમાંનો 18મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.